ગુણ સારા ગાઈએ તો ગુણ નહીં મળતો, ગાઈએ તેને મળતો નહીં, થાય અમારા કામ તે નહીં મળતો, કામ થયું અમારા કામ થયું તમારા કામ થયું બધા બોલે છે ને, પેલું બોલો કે જ્ઞાની ગુરુ સીધા એટલું બોલો પછી સમજ આવશે કે એ બધું નહીં કરશે કામ ના રસ્તે પડ્યા છે નીકળવા જ રહ્યું તમે ભૂમિકા જ વર્લ્ડમાં ના હોય, જો ચિત્ત ના હોય બીજું બધું થાય, જો કામ થઈ જાય ચિત્ર વળી એટલે બીજા બધા ચિત્રપટો ઉડી જાય, પહેલાનો ચિત્રપટ છે આ એ પણ આટલું ઉડી જાય છે, પણ અત્યારે નવી ચિત્રપટ પણ તમે થઈ જાય છે, અત્યારે ભગવત ફિલ્મ પડવા મળી ને ફિલ્મ પડવા મળી અને અત્યારે નાગાઓની ફિલ્મ પાડી હતી સંસારની, સંસારમાં નાગા હોય જાગા હોય બળવાપુર હોય સાહેબ શું કરું કેટલા ટકા ગયા 90%, જ્ઞાન બહાર બટ મનનો સ્વભાવ શરીર ની બહાર નીકળે નહીં, એવો આપણે શરીર ની બહાર જ નીકળે નહીં, મન મન બહાર ના નીકળે સાહેબ, તો આપણા લોકો સમજે નહીં હોવાથી મારું મન પ્રત્યે છે, મારું મન છે ત્યાં મુંબઈ ગયું છે, આ સમજે નહીં બોલાય, બાળક સમજો કહેવાય કે બાળકો બોલે મન બહાર નીકળે જ નહીં, આ સ્થિત એટલું બાર પટ્ટા ખુદા ભક્ત છે ટિકિટ ટિકિટ લઈ ગઈ છે એમને ત્યાં કરી આવ્યું, એ જો કદી ઠેકાણ આવ્યું તો પછી કશું કરવાનું રહેતું જ નથી, દ્રવ્ય કર્મ ઉભા થાય છે, દ્રવ્ય કર્મ કાલે છે ને પેલા નહીં, હા રૂપ કર બધા એનાથી નિર્ણય કરે, તેથી તો અમે કહીએ છીએ બધી વસ્તુ જે તેથી અમે કહીએ છીએ કે કરવાનું અમારે ભીત કરાવવાની અમારે બેસી રોજ અમારે કયા પ્રમાણે કર્યા કરો, તમારે કશું કરવાનું એવું કહીએ છીએ એવું ને, કશું કરવાનું નહીં, હે કશું કરવાનું નહીં તમારે, હા જરૂર છે ને, તે ફિઝિકલ છે અર્ધચેતન એટલે ચેતન અર્ધને અંશ થતું નથી, પણ આપડે કોઈ ચાવી આપેલી ગાડી હોય એમાં આપડે ચાવી આપી એટલે શક્તિ મૂકી છે એટલે જે શક્તિશાળી છે પોતે, પછી ગાડી એને ઘરે ચાલે ને એ રીતે. એટલે મોટા મોટી વસ્તુ છે આખા શરીર માં, મોટા મોટી વસ્તુ છે. મન ચાલે કે ના ચાલે, મન બહુ ચાલતું હોય કે શું ચાલે, ના ચાલતું હોય કેટલી રીતે બધી મન કરે. તેથી અમારે તો શીત શીત અમારા વસ રહ્યા કરે, પેલા પછી સ્વર ગુજાગુજ કરે. શીત વાયુ ભરે નહી, તેથી આ એ બી લોકો અહીંયા આગળ ચક્કર ઉપર ગોઠવડ આવે, અહીં ગોઠવડ આવે, અહીં ગોઠવડ આવે. એ મનની સાધના નથી આવતી, ચિત્તની સાધના છે. પણ એને ચિત્ત ને મન ને ઓળખવાની શક્તિ નહીં હોવાથી એ મન બોલ્યા કરે કે ભાઈ મન તો ખીજી જશે, જેમાં જરાય ચેતન નથી એવું મન. મનમાં તો આત્મા તન્માયાકાર થાય તો જ તે મનની અસર થાય. આત્મા એને અરે નહી, અજ્ઞાની માણસ એ છે તે બે જાતના વિચાર આવે છે. સારા વિચાર આવે તો તન્માયાકાર થઈ જાય છે, વિચાર ને એકરૂપ થઈ જાય છે, નહીં થઈ જાય. અને ખરાબ આવે તો કેટલો રહે, એવો અનુભવ થયેલો. ખરાબ વિચાર આવતા પોતે જુઓ રહે છે, એવું ના થાય. અહીંયા જાગૃત થઈ જશે, ખરાબ વિચાર જાગૃત થઈ જશે. હવે ખરાબ વિચારો પોતે જુઓ રહે છે, તેકડે બહુ ઊંચી દશા હોય છે, તારે પણ ગમતી નથી, કંટાળો આવે છે. બરાબર વિચાર ખરી ઊંચી દશા હોય તો એકમાં પાંત્ર બેસ ને તારે કંટાળો આવે છે. હમણાં શું આવતા હતા જયારે અમારે ગણતી પછી તો અમે એને એની વેલ્યુ ના હોય. એમાં તો ચિત્તની કિંમત નહીં, ત્યાં બધી બીજી ગાય જાય છે. ચિત્તના અંદર નો ચિત્ત આખા શરીરમાં અહીંથી એવી ભટકે, અને બહાર આખા બ્રહ્માંડ માં ભટકે. ચેતના ભટકવાનું કારણ જૂની ગ્રંથિઓ ને, ચેત ભટકે છે એનું કારણ ગ્રંથિઓ ના, એ પોતાનું જાતિ પોતાની ફિલ્મ ના આધારે ગ્રંથિઓ ના આધારે મન ફર્યા કરે. પેલે પોતાને જ ફિલ્મ સ્વતંત્ર ગ્રંથિઓ બધી મન નહી હોય, એ મન ગ્રંથિઓ ના આધારે ચાલે. પણ ચિત્ત પોતાના એ સ્વતંત્ર વસ્તુ છે. અહીંથી મુંબઈ જાય અને કોઈ સ્ત્રી એને જોયેલી હશે તેને તે સ્ત્રી ફરી દેખાય હોવ, પછી ઘણી વખતે ત્યારે આપડે એને કઈ તારું ચિત્ત વાટી ગયું છે નથી કેતા. આપડે લોકો નહીં કેતા, દેખાય ના દેખાય. દ્રવ્ય જોઈને જ એને ભાવ ઉત્પન્ન થઈ ગયો ને, એ દ્રવ્ય જોઈને જ ભાવ ઉત્પન્ન થઈ ગયો. એ મૂળ ગ્રંથ છે, પણ એક્ઝેક્ટ મારું ઘર બધું દેખાય ને. હે વાત કરતી દેખાય છે મન ને, એવું નથી મન. મન તો બહુ લોકો મન ને જીતને ભેદ ને સમજતા જ નથી. હિન્દુસ્તાન ના લોકો એ પૂરો પૂરો ભેદ સમજ્યા જ નથી. તો બધા મન માર, મન ને મારો મારો એવું કહે કરે હજી સુધી. મન ને મારો કે મન નો દમન કરો. કેમ મન ને મારવાનું? લોકો મન ને મારી નાખે તો પછી રહી શું તારી પાસે? મન તો નાવડું છે, એની કિનારે લઈ જવા ના છે. બાઉન્ડ્રી લાઈન છે. કેવું છે? બાઉન્ડ્રી લાઈન. હા, સીમિત નથી. આ અતિમ મન છે. કેવું છે? અતિમ. મન તો એક લેબોરેટરી છે. લેબોરેટરી તમારે કોઈ પણ કશું પ્રથકરણ કરવું હોય ત્યારે મને વિચારણા મૂકો, તમને તારણ કાઢી આપે. નહી તો લેબોરેટરી ચાલ્યા કરે છે. તમે ગુજરાત ભાઈ આ કેમ ચાલ્યા કરે? ચાલવા દો ને એને ચાલ્યા કરે. બધા પર્યાય જે ખાડે જેમ રાતે ભડકાડો ને ચાલે એવું બોલતા. રડાર કરશે કે રડાર કરશે? તમને ચીતનાર મન ને બેન સમજે પછી બરાબર નહી નહી સમજે નહીં. પાર્ટી બધી બંધ થઈ ગઈ. મન કામ કરતું બંધ થઈ જાય એટલે મન જે જૂનો એટલું ડિસ્ચાર્જ થાય કે નવું નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય. જૂનો છે એટલો ડિસ્ચાર્જ છે એટલો નવું ઉત્પન્ન ના થાય. બુદ્ધિ જૂની છે એ ડિસ્ચાર્જ છે તે ઉત્પન્ન ના થાય. કેટલા કલાક નો પડી છે? બે ચાર દાડા થયા. ત્રણ ચાર દાડા થયા દાદા? ત્રણ ચાર દાડા થયા. ત્રણ ચાર દાડા થયા. હજુ જ્ઞાન આપ્યું નથી. તે પેલા 90% ચિત્તા પછી જયારે આ ગાળો કાચી પડશે બે કાયદે છે. કયા પ્રમાણે પાસ થતા નથી પછી પાસ કે માર્ગ થતું નથી થતું નથી કરવું છે પણ થતું. અને પેલો આખો કહે છે જો બની આવે સહજ માં તાઈ બે ચિત્તે જો બની આવે સહજ મેં તાહી ચિત્તે તાહી મેં ચિત્તે. ભગત ને હું ભગવાન જુદા છે. મંદિર માં લોકો ને એ ના છૂટી ના જાય. વ્યવહાર છૂટી ના જાય. વ્યવહાર બગડે ને એટલા માટે નથી. અને અધુરા ગાંડિયા દેવું કે મંદિર માં સુસ્તા પથરા મૂર્તિ થઈ એવું ના બોલા વ્યવહાર બધો બોલી જાય વ્યવહાર નો જવાબદાર થશે રિસ્પોન્સિબલ થઈશો શું કહ્યું વ્યવહાર ના રિસ્પોન્સિબલ તમે નથી બોલ્યા ભગવાન જાણવાની તો કહેવાય નહીં શું કહ્યું અમે ત્રણ દિન પગે લાગીએ બોલીએ યથાર્થ નાટક જ છે અમે આપણે જાતા જઈએ નહીં દર્શન કરતા અને સાચન દેવો તો છે જ ને સાચન દેવો તો છે ને હેલ્પ કરે એને એને કોને લીધે દેવ લોકો થયા ને દેવ માં મજામાં છે ને મજામાં છે ને જેટલો ધર્મ થી કહેતું એટલું સંસારમાં કેટલો અવકાશ મળે એટલો સંસારમાં અવકાશ મળે ભગવાન ના દર્શન પાછું ચીક તો દુકાન માં પડે અરે બાર જોડા હોય ભગવાન દર્શન કરે જોડા માં ચીક હોય બાર નાગપુર ના મંદિર માંથી એક માણસે 40 મિનિટ એવું જ્ઞાન છે સંસાર મોભો બોલાડે ને સંસાર મોભો એ ના હોય તમે મુભાવા રખરાક નહીં પણ તો તમારે ભૂલી ગયા છો ને અત્યારે દિવસ દિવસ નહીં કહેવાય મુભાવાળા માણસ મોભો ભૂલી જાય તારી એ ત્યાં ત્યાં આગળ આપણે ચીજ પાણી પડે છે ત્યાં મોક્ષ પડશે એવું ખાતરી થાય મોક્ષ માટે ખાતરી થાય હે તું નથી વાત કરતો વિચારવાનું કરવાનું દવા દે બધું એ વખતે ખરી મજા આવે ખરી આગુ બાજુ તારે મન ખરું કે પૂર્ણાહુતિ કરીને પાછું આપે છે તમારી ઈચ્છા પ્રમાણે બધું તમારું જે છે તે તમારી ઈચ્છા પ્રમાણે કુદરતી પૂર્ણાહુતિ કરીને તમને પાછું આપે છે એનું કામ બીજું કશું નથી એને ઉપકાર કરવાનું કામ નથી ગપકાર કરવાનું કામ નથી શું છે ઉપકાર કરવાનું ગપકાર કરવાનું કામ શક્તિનું કામ ઉપકાર કરવાનું ગપકાર કરવાનું કામ નથી ભગવાન કરતા છે ભગવાન તો એવી મજૂરી ના કરે ભગવાન એવી મજૂરી ના કરે ને ભગવાન એ મજૂરી ના કરે ને ના કરે બીજા કોણ મજૂરો મજૂરો કરે એ જ મજૂરી કરે બધી મજૂરી જે કરે ને એને બહેરી નહીં છોકરા ને બીજી રીતે ધંધો કરવાનો મજૂરી કર્યા કરે ભગવાન મજૂરી શું કરે? મજૂરી સાધન જ નહીં, કારણ જ નથી. એની પાસે નથી વાણી, મજૂરી કરે નથી, મેમરી નથી, ગઈ ચલાવું એવું બધું બધું ભેગું કરી આપે. ભૂલ નથી ખાતા ને સ્ત્રીઓ ને મરે મચ્છો બધી બધી સ્ત્રીઓ કે મચ્છો એવું નહીં બનશે ને. એ બધું કાર્ય એ કરે, પણ તે અપકાર કે ઉપકાર નથી કરતી, અપકાર કે ઉપકાર નથી કરતી. શું કોણ છો? ભગવાન ની સર્વ રિલેટિવ માયાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. ભગવાન ની સર્વ રિલેટિવ માયાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આ બધા પાંચ પ્રકારના સંદેશો છે, એમાંથી આજે એ બધાને જોડે દોષો ને પકડો અને જ્યાં વધુ દોષ પ્રતિક્રમણ કરતા જાઓ. જેની જોડે નિમિત્ત બન્યો એમ કરતા કરતા આગળ ચાલો. આજે આજથી આખી જિંદગી ઉચ્ચ ના દેખાશે. સમજ પડે ને? દેખાય કયું બધો ને? શરૂ કરી દો. આખો વિજયનો ઊંડા ઉતરો તમે. સામાયિક કરવું છે, સામાયિક પ્રતિક્રમણ. સામાયિક છાથી કે સંસારથી મુક્ત એ પ્રતિક્રમણ અંદર એવું નક્કી કરીને ઊંડા ઉતરો. આવે આખો વિજયનો ઊંડા ઉતરા મળો. આજ એક પાંચ વખત ઓમ રીમ બોલીને શરૂ કરી દઈએ. દાદા ને નમસ્કાર. દાદા ને બોલી અને પછી પછી છતાં તમારે ઘેર કરો તો ચાલુ થશે એ ફરો તમે ઉકારો અંદર ઉકારો તો બધું ઉખે બધું નહી તો આ તો ઉખે જ નહીં અંદર ની વસ્તુ વચ્ચે કે છે ગેપ પડી શરૂઆત છે બિગિનિંગ છે ને બિગિનિંગ બીજા ધોરણ સુધી પહોંચ્યું પણ બહુ ખરાબ કચરો એટલે આ બધું ખોદીને બધું કાઢી નાખે સાફ કરી નાખે પછી એક દાડો ચોરી નો આપીશું ચોરી નોટપોર માંથી કરી હોય અત્યારથી કર્યું એમ નહીં ચોરી એટલે પૈસા એટલી નહીં મનથી ચોરી કરી હોય બીજી ચોરીઓ કરી હોય તો બધું જડશે ભાઈ બધું જડશે ને બધું ખોદાઈ જશે આ બધું હલકા થશે ને ત્યારે બહુ સારું પડશે આ મુંબઈ બધાને કરાવડાયેલું છે પણ અહીંયા આગળ કરાવવાનું દેજો શું જોગ બેસતો નતો બરોબર આજે જોગ બેઠો ત્યારે મેં હવે રોજ થોડું થોડું ચાલુ રાખીશું કારણ કે આ બધાને જરૂર છે બહુ જરૂર છે તમને કહ્યું જેમ જેમ ઉતરજો ને તેમ તેમ તમને દેખાયા તમને થોડું ઘણું સાહેબ ઉતર્યું ક્યાં સુધી ઉતર્યું એવું તમને લાગે છે ને કોઈ આ સંસારમાં બીજા કોઈ ઉપાય નથી બે દાડા પેલો યાદ આવે એવું તમને સમજાયું હે આ તો આત્મશક્તિ કામ કરે છે એટલે આત્મશક્તિ ની હાજરીમાં પ્રજ્ઞા શક્તિ જબરજસ્ત કામ કરે છે તો પ્રજ્ઞા શક્તિ ને શુદ્ધ ચિત્ત બે ભેગા થઈ ધડાકા ભર કામ કરે છે ખોદીને ખોદીને બધું આમ તેમ બધું ક્યાંથી ખોરી કાઢે છે આપણે યાદ ના હોય તેવા બધા ગુના બધા યાદ ના હોય તેવું આવે ને હે નોનપણ નોનપણ સુધી પહોંચી ગયું હતું બહુબેન નોનપણ સુધી નહીં પહોંચ્યું મોટા ચોરી ના જ બધા ચડે કે નોટો માં આ કરી દઉં આ કરી દઉં પેલા જોડે આ કરી દઉં પેલા જોડે આ કરી દઉં મોટી વિધિ કરી આ બધાનું મન સ્થિર સ્થિર રહ્યા કોઈ દાડો જૈન હોય તો શીખેલા હોય કલાક બેવાનું પણ તે આ બધા સ્થિર રહે વૈષ્ણવ બધા શીખેલા ના હોય એટલે બહુ મોટી વિધિ કરી દીધા છે વિધિ કરી અને બધું બહુ મોટું આવે બધા દે બોલાયા હતા અહીંયા આગળ રાખ્યા હતા ભાઈ ખોતરતો નથી મુંબઈ થઈ ગયું ના બોલાય કર્યું મારો મામલો છે. પેલા વાસુદેવ મારા કઈ ગયા કે મારા બેહા છે અને પ્રતિક્રમણ એટલે અંદર આપણે ગુનેગાર નથી એવું તમને કહું છું, પણ એનું પ્રતિક્રમણ કરો આપણે. શું કહ્યું? કહું છું કે કેમ કર્યું એટલે તમે ગુનેગાર છો. કર્યું કેમ કહીએ ને શક્તો થાય છે એવું બોલવું પડે. તમને બરોબર રુચિ બરોબર હવે રવિવારે જ્ઞાન મળી જશે પછી બહુ સરસ. બાર નો કઈ વિચાર વિચાર આવ્યો નતો ને તો જ નહીં તમારી આ ભૂમિકા તમારી થઈ ને આ ભૂમિકા પુરુષારી છે પણ ભૂમિકા નો માલિક તમારો થયા. માલકી પણ તમારું છે કે પેલા ભાઈ નું પણ બેઠા છોકરો તેનો બધા મહાત્મા ની માલિકી કરો બધા વાપરે ત્યાંથી એ સ્વાભાવિક ની બહુ મોટી કિંમત છે. શું કાર્ય કરતા હતા? સંસારી કાર્ય હતા કરતા હતા. તકના સંસાર ને તોડતા હતા. શું કે છે? વળગેલા સંસાર ને તોડતા હતા. આત્મ કાર્ય કહે ને આત્મહિત માટે જે કરવામાં આવે આત્મ કાર્ય કહે. તમારે થોડી પછી બંધ થઈ ગયા મેરેજ બઉ ફેર પડી ગયું. પેલા હું બસ જતો હતો, બસ માં ભરૂચ જતો હતો. ઓગણીસો 1977 મામાની કોલ માં થાના દરબારે વડોદરા. પાંચમું પરિગ્રહ પરિગ્રહ પરિગ્રહ પોતાના માને પ્રકૃતિ જઈ ભારે પ્રતિક્રમણ કહેવાય. બીજા બધા પ્રતિક્રમણ કરતા આ ભારે ભ્રમણ કરે છે. આપડે એનું પ્રતિબંધ કરીએ આ દેખાય પાછું યાદ શક્તિ માં તો બધું યાદ શક્તિ આમ યાદ નહીં આવે, એવી રીતે યાદ નહીં આવે. આપડે જોતા મુંબઈ માં તો ચાર પાંચ વર્ષ બધા દરેક અવસ્થામાં બીજી અવસ્થા થાય છે. મહેતા સાહેબ ને બેઠા છે એ ઘરે પેલી સાહેબ હતી અવસ્થા ઉત્પન્ન થઈ, અવસ્થા ઉત્પન્ન થઈ એ અવસ્થામાં પહોંચી ગયા. ભેગા થયા એની અસર થઈ ગયા, અસર થઈ એટલે કોજ ઉત્પન્ન થયા, કોજ ઉત્પન્ન થયા કોજ ને અસર બે મહિને કરી દીધી. હવે એ અસરો તે આવતા ભાવ નું ઇફેક્ટ થાય છે. શું થાય છે? આ જે પોઝિટ છે એ આવતા ભાવ ની ઇફેક્ટ થાય છે. એ પોઝિટ આપણે જોઈ નાખીએ તો કેટલાક ભાઈ એવા હોય છે કે ના ધોવાય તો હલકો થઈ જાય છે. આપણે આમ આવતા ભાવ ભેગું થાય ને આમ તો આમ આમ હાથ અડાડવાથી જ જતું ખરી પડે. ઘોડામાં જોડેલું હોય તો એ પૂરી જાય. જાત જાત ના હોય, એક જાત ના ના હોય. આજે પ્રોગ્રામ રાખી છો ભાન થઈ જાય. સાંભળી ગઈ સ્વપ્ન પડે ખાલી જોવા કરવાથી નીકળી જાય દાદા, પ્રતિક્રમણ કરવું જ પડે. ખાલી જોવાથી નીકળી ના જાય. ખરી ના થાય પડ્યો નહીં જાગૃતિ નવો ન પડે જાતનું કેમ આવ્યું કે સારું ના આવ્યું આવું આવ્યું કેમ આવ્યું ધંધો એટલું સચવું ના આ બધું છે ને. પોઝિટિવ કેટલો માર નગર બાપના નહીં મારા ના મારા કેવું મારા વ્યવહાર ના કેવું વ્યવહાર ના રિલેટિવ લાઈફ રિલેટિવ ફોજદારી ગુનો આ છે અને તે ગુનો ગણાય છે તમે આ રીતે ધ્યાન સુધી ધ્યાન થતા નથી જ્ઞાન નથી માટે યાદ કરવું હોય તો બહુ તકલીફ પડી જાય તો તમારે ત્યાં પીએચડી ને તકલીફ યાદ જ ના આવે યાદ જ ના આવે અને આ તો બધું પતાર તમને દેખાડે દેખાડે દેખાયું બધું દેખાડ આપડે કશું કરવું નહીં પડશે વાણી બોલતી નથી તે મન છે તે ચૂપ થઈ નથી તે ના કરે હા એ ચૂપ થઈ બેસી રહે અને બુદ્ધિ બધા બંધ થઈ જાય શબ્દ હવે તે વખતે આ બધું કામ કર્યા કરે છે બધો શબ્દ થઈ ગયા કરે છે તે વખતે આપણું આપણું સુધાર કરવાનું એવું ખરે આ મોટા મોટું એ કરે એ બીજ ના જોર થી અત્યારે આ બીજા દોષ થાય છે નથી કરવા તો થઈ જાય છે તમારે કેમ નથી અરે આવો ને અહીં આવો ને આપડે પેલા ના એમને કેમ લાગે તું કેમ લાગ્યું લાગેલો પણ પરિચય બહુ જ થઈ ગયો જાદો પરિચય થઈ ગયો વડોદરામાં તો અમુક જ માણસો નો પરિચય છે પછી ધીમે ધીમે બદલા મળ્યો